શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય બીજો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ભક્તજનો, જે ધર્મનો મેં મહિમા કહ્યો તેની સિદ્ધિનો ઉપાય અર્થાત સાધન માત્ર એક શ્રદ્ધા છે. દેવતાઓ પણ શ્રદ્ધાહીન હોય તો તેને પણ ધર્મની સિદ્ધિ થતી નથી. કોઈ શરીરને બહુ પ્રકારે કષ્ટ આપે, અઢળક સંપત્તિ વાપરે, છતાં પણ જો ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તો ધર્મની સિદ્ધિ થતી નથી. કોઈ પોતાનું સકલ ધન અર્પણ કરી દે તથા પોતાનું સર્વસ્વ જીવન સમર્પણ કરી દે, પણ અંતરમાં જો ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તો તેમનું કાંઈ પણ ફળ મળતું નથી. તેથી મનુષ્યોએ સૌ પ્રથમ ધર્મ ઉપર શ્રદ્ધાવાન થવું. માત્ર ધર્મ નહીં, કોઈ પણની સિદ્ધિમાં પ્રથમ શ્રદ્ધા રાખવી અવશ્ય છે. મૂળ પ્રકૃતિ, તેના નિયંતા પુરુષ અને તે બંનેના નિયંતા પરમાત્મા છે. તેઓના સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. તેઓના વિશે સાંભળવા માત્રથી આપણને સૌને આનંદરસ વરસે છે, પરંતુ તેઓનો સ્વીકાર કેવળ શ્રદ્ધાથી જ શક્ય છે. પણ હાથ કે નેત્રોથી તે દેવતાઓને પણ ગ્રહણ કરી શકાતા નથી. હે ભક્તજનો, શ્રદ્ધા તો સર્વેની માં છે. જ્ઞાન અને વૈરાગ્યની પ્રસૂતા પણ શ્રદ્ધા છે. માટે એક શ્રદ્ધાથી જ ધર્મ સિદ્ધ થાય છે, પણ બીજા કોઈ સાધનથી તેની સિદ્ધિ શક્ય નથી. તદ્દન ગરીબ હોવા છતાં શ્રદ્ધાવાન વિપ્રો સ્વર્ગના સુખને પામ્યા છે. માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થનું પરમ સાધન એકમાત્ર શ્રદ્ધા છે. પ્રથમ મનુષ્ય ધર્મ અને અધર્મના સ્વરૂપને યથાર્થ જાણે, પછી ધર્મ ઉપર તે શ્રદ્ધાવાન થાય, જેથી પોતાના વર્ણાશ્રમ ધર્મનું તથા મોક્ષના સાધનનું યથાર્થ અનુષ્ઠાન કરવા લાગે તથા પોતાના ધર્મ પ્રમાણે સત્પાત્રમાં દાન કરતો રહે, જેથી તેનું અંતર અસૂયાએ રહિત થતાં નિર્મળ થાય. ત્યારે તે નિર્મળ અંતરમાં આત્મજ્ઞાન પ્રગટ થતાં તે પ્રાજ્ઞ મનુષ્ય મહાકષ્ટથી પણ પાર ન કરી શકાય તેવા આ અજ્ઞાનરૂપી અંધકારમય સંસારને તત્કાળ તરી જાય છે. હે ભક્તજનો, શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરાયેલો ધર્મ પણ શિથિલ મનવાળા પ્રમાદી પુરુષને યથાર્થ ફળ આપનારો થતો નથી. તેથી કર્મના અનુષ્ઠાનમાં નિયમિતતા હોવી જોઈએ. પ્રતિદિન આટલા જપ મારે કરવા જ વગેરે નિયમ વિના શ્રદ્ધા ફળતી નથી. અને નિયમનું સાતત્ય જાળવવું એ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું કઠિન છે. તેમાં પણ વિષયોમાં રાગ અને ધનાદિકના લોભથી વ્યાકુળ મનવાળા મનુષ્યોને નિયમનું સાતત્ય જાળવવું અતિ કઠિન છે. નિયમોનું પાલન કરવાથી જ દેવતાઓ દૈવત પામ્યા છે. આકાશમાં તારામંડળ પણ નિયમના આધારે પ્રકાશી રહ્યું છે. નિયમ પાલન કરવાના કારણે જ સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. અગ્નિ પણ નિયમના કારણે પ્રકાશી રહ્યો છે. સૂર્ય પણ નિયમ પ્રમાણે જ તપે છે. વાયુ પણ નિયમથી જ વાય છે. આ રીતે આખું જગત નિયમની ધરી ઉપર સ્થિર છે. આપણે આ પૃથ્વી ઉપર જોઈએ છીએ કે જ્યાં નિયમોનું પાલન થાય છે ત્યાં સમૃદ્ધિ અને ફળની સિદ્ધિઓ જોવા મળે છે, અને જ્યાં નિયમોનું પાલન નથી ત્યાં ઘોર આપત્તિઓ આવી પડેલી જોવા મળે છે. તેથી શ્રદ્ધાવાન મનુષ્યોએ પરલોકમાં સહાય કરનારા ધર્મને તેનું પ્રતિદિન નિયમપૂર્વક પાલન કરી વૃદ્ધિ પમાડવો. હે ભક્તજનો, શાસ્ત્રવેત્તાઓએ ધર્મસિદ્ધિના સાત મૂળ બતાવેલા છે. એક, દેશ, પવિત્ર તીર્થનું સેવન. બીજું, કાળ, સંક્રાંતિ આદિનો સમય અને બ્રાહ્મ મુહૂર્તાદિ પવિત્ર સમય, ત્રીજો ઉપાય અર્થાત શાસ્ત્રમાં કહેલા વિધિનિષેધ પ્રમાણે વર્તન, ચોથું દ્રવ્ય અર્થાત ન્યાયથી મેળવેલા ધનધાન્યાદિ પદાર્થો, પાંચમું શ્રદ્ધા અર્થાત વિશ્વાસ તથા આસ્તિક બુદ્ધિ, છઠ્ઠું પાત્રતા અર્થાત વિદ્યા વિનય અને તપથી યુક્ત હોય અને ભગવાનના એકાંતિક ભક્ત હોય, અને સાતમું ત્યાગ અર્થાત પારકાધનમાં નજર ન બગાડવી અને પોતાના ધનનું સત્પાત્રમાં યથાશક્તિ દાન આપવું. આ સાત ધર્મના મૂળ કહેલા છે. ઉપર ગણાવેલા સાત સાધનો જો શુદ્ધ હોય તો જ ધર્મ છે તે વિશુદ્ધ ફળને આપનારો થાય છે, અને જો અશુદ્ધ હોય તો ધર્મ પણ અશુદ્ધ ફળ આપે છે. આ વાત વિચક્ષણ પુરુષોએ અવશ્ય જાણી રાખવી. વળી મનુષ્યોને ધર્માદિ ગુણોમાં અને અધર્માદિ દોષોમાં જે પ્રવૃત્તિ થાય છે તે પણ સંત અને અસંતના સમાગમથી થાય છે. માટે મુમુક્ષુઓએ સત્પુરુષોનો સંગ કરવો પણ અસત્પુરુષોનો કરવો નહીં. પ્રતિદિન અસત્પુરુષોનો પ્રસંગ દોષોની ઉત્પત્તિનું કારણ છે, અને પ્રતિદિન સત્પુરુષોનો પ્રસંગ સદ્ગુણોની ઉત્પત્તિનું કારણ છે. હે ભક્તજનો, જેમની વિદ્યા, જન્મ અને કર્મ આ ત્રણેય શુદ્ધ છે એવા સંતની પરીક્ષા કરીને જ બુદ્ધિમાન પુરુષોએ તેમનો સમાગમ કરવો. આ લોકમાં ધર્મનું આચરણ નહીં કરનારા પુરુષો પણ જો ધાર્મિક પુરુષોનું સેવન કરે તો ધાર્મિક થાય છે, અને જો ધાર્મિક પુરુષો હોય અને પાપીઓનું સેવન કરે તો તે પાપાચારી થાય છે. આવા અસત્પુરુષોના સ્નેહથી દર્શન કરે, તેનો સ્પર્શ કરે, તેની સાથે વાતચીત કરે, સાથે ઉઠબેઠ રાખે તો સજ્જન મનુષ્યો પણ ધર્મ માર્ગમાંથી ભ્રષ્ટ થાય છે. એટલું જ નહીં, ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલો મનુષ્ય જન્મ પણ નિષ્ફળ જાય છે. હે ભક્તજનો, મનુષ્યોની બુદ્ધિ નીચ પુરુષોનો સમાગમ કરવાથી નીચ થાય છે, મધ્યમ પુરુષોનો સમાગમ કરવાથી મધ્યમ અને ઉત્તમ પુરુષોનો સમાગમ કરવાથી ઉત્તમ થાય છે. એટલા જ માટે બુદ્ધિશાળી મનુષ્યોએ જ્ઞાનવૃદ્ધ, સરળ સ્વભાવના, તપસ્વી અને જીતેન્દ્રિય સંતોનો સમાગમ કરવો. કારણ કે પાલન કરવા યોગ્ય યથાર્થ ધર્મનું લક્ષણ અને નહીં પાળવા યોગ્ય અધર્મનું યથાર્થ લક્ષણ આવા સંત થકી જ જાણી શકાય છે. તમો સર્વે સત્પુરુષોનો સમાગમ કરી પોતપોતાના ધર્મનું યથાયોગ્ય પાલન કરજો, અને તે ધર્મો શ્રી વાસુદેવ મહાત્મ્ય નામના ગ્રંથ થકી જાણવા, એમ સ્વયં ગુરુ રામાનંદ સ્વામીએ મને કહ્યું છે. તેથી તે ગ્રંથ થકી ધર્મનું યથાર્થ સ્વરૂપ સૌને જાણવું તથા તે ધર્મમાં દ્રઢપણે વર્તી પોતાને ઈચ્છિત ફળને આપનારી શ્રી રાધાકૃષ્ણ ભગવાનની એકાંતિકી ભક્તિ નિત્ય કરવી. હે ભક્તજનો, ધર્મ અધર્મ, સાધુ અસાધુ, ન્યાય અને અન્યાય, તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ અને તેની ભક્તિનું સ્વરૂપ વગેરે શતશાસ્ત્ર થકી જ સમજાય છે. તે માટે મારા આશ્રિત તમે સર્વેએ પોતપોતાની બુદ્ધિને અનુસારે સતશાસ્ત્રનો અભ્યાસ આદર થકી અવશ્ય કરવો. ભગવાનનો ભક્ત નિર્ગુણ સ્થિતિને પામેલો હોય છતાં પણ તેણે શતશાસ્ત્રના સેવનનો ત્યાગ ન કરવો. કારણ કે સિદ્ધદશાને પામેલા પુરુષો પણ જો સતશાસ્ત્રના સેવનનો ત્યાગ કરે તો તેની બુદ્ધિ જડ થાય છે અને ભગવાનની ભક્તિ કરવામાં ઉત્સાહ શક્તિનો ભંગ થાય છે, તથા વિપરીત ભાવથી બુદ્ધિમાં મોહ વ્યાપે છે અને આસ્તિક બુદ્ધિમાં શિથિલતા આવે છે. માટે હંમેશા શતશાસ્ત્રનું જ સેવન કરવું. હે ભક્તજનો, હવે હું તમને શતશાસ્ત્રોના લક્ષણ કહું છું. જે શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણ ભગવાનનું સાકારપણું અને નિર્દોષપણું પ્રતિપાદન કર્યું હોય તથા જે શાસ્ત્રો વેદને અનુસરતા હોય તેને જ શતશાસ્ત્રો જાણવા, તેમાં પણ મને જે અતિશય પ્રિય છે તે શતશાસ્ત્રો હું જણાવું છું કે જે તમારા સર્વેનું હિત કરનારા છે તે તમે સાંભળો. ચાર વેદ, વ્યાસસૂત્ર, શ્રીકૃષ્ણ ભગવાને કહેલી શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભાગવત પુરાણ, શ્રી વાસુદેવ મહાત્મ્ય, વિદુરજીએ કહેલી નીતિ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ આઠ શતશાસ્ત્રો અમને નિશ્ચય પ્રિય છે. તેમાં પણ શ્રી રામાનુજ આચાર્યના ભાષ્યયુક્ત શ્રીમદ ભગવદ્ ગીતા અને શારીરિક સૂત્રો, આ બે ગ્રંથો અમને અતિશય પ્રિય છે અને આ બે શતશાસ્ત્રના વારંવાર અભ્યાસથી પોતાની બુદ્ધિ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ અને ઉપાસનાના સંસ્કારોથી યુક્ત થાય છે. ત્યાર પછી વિપરીત અર્થોનું પ્રતિપાદન કરનારા ગ્રંથોનું શ્રવણ કરે છતાં ઉદ્ધવ સંપ્રદાય થકી તેનું પતન થતું નથી. આ બે ગ્રંથોનો અભ્યાસ કરવા અસમર્થ હોય તેણે તેમાંથી માત્ર શ્રી રામાનુજાચાર્યના ભાષ્ય સહિત શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો. હે ભક્તજનો, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ છે તે પણ વિજ્ઞાનેશ્વર નામના પંડિતજીએ રચેલી મિતાક્ષરા ટીકાએ યુક્ત હોય તે જ ગ્રહણ કરવી. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્તનો નિર્ણય આ સ્મૃતિને આધારે ઉદ્ધવ સંપ્રદાયને અનુસારે કરવો. આ આઠ શતશાસ્ત્રોમાં શ્રીમદ ભાગવત પુરાણના દશમ અને પંચમ આ બે સ્કંધ તથા યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, આ ત્રણ ગ્રંથો પણ અમને અતિશય પ્રિય છે. તેટલા જ માટે પોતાનું શ્રેય ઈચ્છતા મારા આશ્રિત ભક્તજનોએ આ સર્વશ્રેષ્ઠ ત્રણ ગ્રંથોનો નિરંતર પાઠ કરવો અને સ્વસ્થ મને તેનું ચિંતન પરિશીલન પણ કરવું. હે ભક્તજનો, મારા આશ્રિત તમારે સર્વેએ પૂર્વોક્ત મારી સર્વે આજ્ઞાઓનું પાલન કરવું તથા પ્રાકૃત જીવોની જેમ સ્વામીનો શોક ન કરવો, અખંડ સ્વસ્વરૂપની બ્રહ્મસ્થિતિમાં રહી ભગવાનની એકાંતિકી ભક્તિપરાયણ જીવન જીવતા મહાપુરુષોનો આ લોકમાં જન્મ અન્ય જીવોના કલ્યાણને અર્થે જ થાય છે એમ જાણવું, તેઓનો આ પૃથ્વી પર આવિર્ભાવ અને તિરોભાવ સ્વતંત્રપણે હોય છે, બીજા પ્રાકૃત જીવોની પેઠે પોતાના કર્મને આધીન થઈને તેઓ ક્યારેય જન્મ લેતા નથી, તેના દેહત્યાગની રીત જોઈને આસુરીજનો મોહ પામે છે અને કહે છે કે તે મૃત્યુ પામ્યા, પરંતુ તે મહાપુરુષોનો મહિમા જાણનારા દૈવી જીવો તેમના શરીર ત્યાગને પણ તિરોધાન લીલા કહે છે. હે ભક્તજનો, સમર્થ એવા ગુરુ રામાનંદ સ્વામીનો શોક છોડી તમે સૌ તમારા દેશ પ્રત્યે જાઓ અને હું પણ આજને દિવસે જ ધોરાજીપુર પ્રત્યે જાઉં છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે સુંદર સદબોધ આપ્યો તેથી સર્વે ભક્તજનો શોકરહિત થયા અને તેમને નમસ્કાર કરી તે શ્રીહરિને જ પોતાના ગુરુ માની સૌ પોતપોતાના દેશ પ્રત્યે ગયા. હે ધરણીપતિ, સમગ્ર વેદ અને ધર્મશાસ્ત્રના સારરૂપ સ્પષ્ટ તેમજ સુંદર નિર્ણયસભર સદબોધ આપીને ભગવાન શ્રીહરિએ મુકુંદાનંદ આદિ સમસ્ત ગુરુભાઈઓનો શોક હરી હરી એવું પોતાનું નામ સાર્થક કર્યું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં નારાયણ મુનિ અને મુકુંદાનંદ આદિ ભક્તજનોના સંવાદમાં શ્રદ્ધાદિ સાધનોની પ્રશંસા કરી અને શતશાસ્ત્રનો ઉપદેશ આપ્યો એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો.